કીધી કે ભગવાને વેણુનાથ કર્યું અને વ્રજભક્તો આવ્યા અને એમને પણ એમ થયું કે ભાઈ આટલા બધા ભગવાનના ચાહકો છે એમાં અમે તો સૌથી શ્રેષ્ઠ. ત્યારે ભગવાન એક ભક્તને પધરાવીને સાથે ગયા ત્યારે એમને એમ થયું કે હું તો એમનાથી એ શ્રેષ્ઠ. અને એ શ્રેષ્ઠતા બતાવવા માટે એમણે પોતે એવું નાટક કર્યું કે જાણે પોતે ચાલી નથી શકતા, એટલે ભગવાનને કહ્યું કે મારા મને ચાલી નથી શકતા તો ખભા ઉપર બેસાડો. તે ઠાકુરજી એમને ઝાડ ઉપર લટકાવીને એને અંતર ધ્યાન થઈ ગયા. તો એ જે પ્રસંગો છે એ સૌભાગ્યમદ કે પોતાના ઉત્કર્ષનો બોધ જે છે એમાં ક્યાંક તો પ્રભુથી પોતાનો ઉત્કર્ષ જણાવવો, ક્યાંક પ્રભુના ભક્તોથી પોતાનો વધારે ઉત્કર્ષ જણાવવો, આવા કોઈ પણ કિસ્સામાં આ જાતનો અપરાધ પ્રભુ માની લે છે અને એ રીતે એમને દંડિત કરે છે. જેમ કૃષ્ણદાસ છે એમનો સૌભાગ્યમદ અલગ જાતનો છે. એમની શ્રી ગુસાઈજી સાથેની કોમ્પિટિશન છે કે કૃષ્ણદાસના અધિકારીપણામાં ઠાકુરજીને ભોગ આવે, ઠાકુરજી ન અરોગે અને ગુસાઈજીને એમ જઈને એને આજ્ઞા કરે કે હું આજે નથી અરોગ્યો, તો કૃષ્ણદાસને એમ થાય કે ભાઈ હું ક્યાં ગયો હતો, તો ટ્રસ્ટીપણું મારું, ગામે ગામથી પૈસા ઉઘરાવીને હું લાવું, અને ગુસાઈજી તો આવીને ખાલી ભોગ જ ધરે. એમાંય પાછા ઠાકુરજી મને ન કહે અને ગુસાઈજીને કહે કે હું આજે અરોગ્યો નથી. આ જાતનો જે ભક્તાપરાધ છે એ પણ પોતાના ઉત્કર્ષનો જ બોધ છે. જેમ દામોદરદાસ સંભલવાળાની લોંડી છે એને આજ્ઞા કરી રહ્યા છે ઠાકુરજી કે મને ગરમી લાગે છે અને તું દરવાજો ખોલ, તો એ દામોદરદાસને મનમાં એમ થઈ રહ્યું છે કે મને કેમ આજ્ઞા ન કરી, લોંડીને કેમ કરી, જે ઠાકુરજી જેના માથે બિરાજે છે એને ન આજ્ઞા કરીને એના સેવકના સેવકને આજ્ઞા કરે, એ તો એક જાતનું નાકજ કપાયું ગણાય ને. એ જો સહન ન થયું તો આ સમસ્યા થઈ ગઈ કે ઠાકુરજી ત્યાં અપ્રસન્ન થયા છે. એવા અનેક જાતના પ્રસંગો છે એ આપણા વાર્તા સાહિત્યમાં આપણા ઠાકુરજીના અવતાર ચરિત્રોની અંદર પણ ભળેલા પડેલા છે. તો તાત્પર્ય એ છે કે એક વાત આને ખાસ એટલા માટે હું કહી રહ્યો છું કે અંતઃકરણ પ્રબોધ ગ્રંથ છે એ નવરત્નથી આગળની કક્ષાનો ગ્રંથ છે. એટલે ચીલાચાલુ ચિંતા ઉદ્વેગ કે સૌભાગ્ય છે એ સંબંધિત અપરાધ કે પશ્ચાતાપ કે એના કારણે થતા ઉદ્વેગ એની ચર્ચા અહીંયા નથી. પ્રભુ પોતાના તરફથી ભક્ત ઉપર કોઈ કૃપા કરી અને સાનુભાવ પ્રકટ કરી રહ્યા છે, એનો અહેસાસ ભક્તને થઈ જાય છે અને એને કારણે પોતાના અંદર પોતાના ઉત્કર્ષનો બોધ થાય છે અને પોતે એમ માને છે કે હું ભગવાન હવે મારા ઉપર આશ્રિત બની ગયા, મારા વગર પ્રભુ રહી નથી શકતા, ભગવાનને મારા વગર ચાલતું નથી. આ જાતનો જે ભગવાન આધીને પ્રકટ કરે છે એને કારણે ભક્ત કંઈક અનધિકાર ચેષ્ટા કરી બેસે, પ્રભુથી પોતાને વધારે ગણે, પ્રભુના અનન્ય ભક્તોથી વધારે પોતાને ગણે, તેવી સ્થિતિમાં થતો જે અપરાધ છે એની ચર્ચા અહીંયા અંતઃકરણ પ્રબોધ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે અને એના માટે શ્રી મહાપ્રભુજીએ પોતાનું દૃષ્ટાંત આપ્યું છે. એટલે આપ આજ્ઞા કરે છે અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ. હે અંતઃકરણ, તું મારા વચનોને સાવધાનતાથી સાંભળ. સાવધાનતાથી સાંભળવાનો તાત્પર્ય પણ ફરીથી એ જ છે, કેમ કે ઘણું બધું સંભળાઈ ગયું નવરત્નમાં, ઘણું બધું સંભળાઈ ગયું છે. શું બાકી રાખ્યું છે શ્રી મહાપ્રભુજીએ નવરત્નના અંદર જે ઉપદેશ આપ્યો છે એનો આપણે વિચાર કરીએ તો એમાં શું બાકી રાખ્યું છે. છેલ્લામાં છેલ્લો ઉપાય સુધી તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્થેયમ ઇત્યેવ મે મતી, ત્યાં સુધી કહી દીધું છે કે જો બીજું કંઈ શક્ય ન હોય તો પ્રભુની શરણાગતિનું અનુસંધાન રાખો તો એનાથી પણ બધા ચિંતા ઉદ્વેગ બધું દૂર થશે. યદી ચિંતા કે ઉદ્વેગ નિવારણના ઉપાયો કરવામાં પણ શક્તિમાન નહીં હોત તો પણ એ શરણાગતિથી એ ભાવ સિદ્ધ થશે, પ્રભુની કૃપા થશે. તો નવરત્નમાં કંઈ બાકી નથી રાખ્યું શ્રી મહાપ્રભુજીએ. તેમ છતાં કેમ કે કોઈક જાતની અસાવધાની એ શ્રવણમાં રહી ગઈ હોય તો કહેલું પણ બુદ્ધિસ્થ થતું નથી, એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે તો હવે સાવધાન તયા શૃણો, હવે સાવધાનતાથી સાંભળ. તમને ખ્યાલ હશે કે ભગવાને અર્જુનને યુદ્ધ ક્ષેત્રમાં જે ભગવદ્ ગીતાનો ઉપદેશ કર્યો, પછી જ્યારે યુદ્ધ સમાપ્ત થઈ ગયું, પાંડવોનો વિજય થયો અને એ લોકો એક છત્ર સામ્રાજ્યને ભોગવતા હતા, ભગવાન તે વખતે સાથે બિરાજી રહ્યા હતા, ત્યારે સભાની અંદર અર્જુને ભગવાને એમ વિનંતી કરી કે હે ભગવાન, આપે મને યુદ્ધ ક્ષેત્રના અંદર જ્યારે મારું ચિત્ત એકદમ ઉદ્વિગ્ન હતું, ખિન્ન હતું, કંકિંક કર્તવ્ય વિમૂળ હતું, તે વખતે આપે મને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પણ મને એમ લાગે છે કે હું એને બરોબર નથી સમજી શક્યો, તો કૃપા કરીને આપ એ જ ફરીથી રિવાઇન્ડ કરો, એ જ આપ ઉપદેશ મને ફરીથી આપ કહો. ત્યારે ભગવાને ફરીથી એ ઉપદેશ અર્જુનને આપ્યો, એ અનુગીતા નામથી પ્રસિદ્ધ છે. અને અનુગીતા પણ કોઈ વખતે વાંચજો, હરિવંશ પુરાણની અંદર એનું નિરૂપણ છે, એ અનુગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે. ત્યાં પણ આ જ પ્રશ્ન હતો કે સાંભળ્યું તો હતું પણ સાવધાનતાથી નહોતું સાંભળ્યું, એટલે કોણ જાણે કેટલું એમાં અંદર ઉતર્યું, કેટલું બમ્પર ગયું એ ખબર નથી. એટલે એ સર્વત્ર છે. શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધ શ્લોકબદ્ધ લખ્યો, પરંતુ શ્રી મહાપ્રભુજીને એમ લાગ્યું કે આધુનિક જીવો છે એ આને આટલા સૂત્રાત્મકને સમજી શકે છે કે એમ, એટલે ફરીથી પોતે જ જે ગ્રંથ લખ્યો એના ઉપર પોતે જ ફરી વ્યાખ્યાન લખ્યું પ્રકાશ નામથી. આ એક ક્યાં પણ જોવામાં સાંભળવામાં ના આવે એ જાતની પ્રક્રિયા છે કે કોઈ લેખક પોતે જ પોતાના લેખન ઉપર કોમેન્ટ્રી લખે. બીજો કોઈ લખે તો વાત સમજી શકાય, પણ પોતે જ લેખક પોતાના કોઈ ગ્રંથ ઉપર કોમેન્ટ્રી લખે એ એક અજુગતી વાત છે. પરંતુ શ્રી મહાપ્રભુજીએ કર્યું, કેમ કે લોકોની ધારણા એટલી નહીં થઈ શકે એવો પૂરો વિશ્વાસ હતો. પુરુષોત્તમજીનો પણ આવે છે કે એમણે જે પ્રહસ્તવાદ પ્રકટ કર્યો એની અંદર એક વખત એને શ્લોકબદ્ધ લખ્યો, પણ એમના જે શિષ્ય હતા એમણે વિનંતી કરી કે આમાં લખ્યું તો એવું કંઈ સમજાતું કાંઈ જ નથી, તો એમણે ફરીથી પોતાના જ ગ્રંથ ઉપર પોતે પ્રહસ્ત વિવૃત્તિ પ્રકટ કરી. અમારા ચાપાસનીના તાજી મહારાજ વિઠ્ઠલેશરાયજી એમના શિષ્ય હતા, એમના વિનંતીથી પ્રહસ્ત વિવૃત્તિ પુરુષોત્તમજીએ લખી હતી. તો સાવધાનતા છે એ બધી દૃષ્ટિથી આવશ્યક છે. અસાવધાની અનેક દૃષ્ટિથી હોઈ શકે, એમ સાવધાની પણ અનેક દૃષ્ટિથી રાખવી પડે છે. જેમ અત્યારે પ્રશ્ન થયો કે મનુષ્ય પોતાના સ્વનું નિર્ધારણ ન કરી શકે, તે સ્થિતિમાં જો કોઈ પણ ઉપદેશ આપવામાં આવે તો સ્વના નિર્ધારણ વગર આપેલો ઉપદેશ છે એ નિષ્ફળ જાય છે. કેમ કે સ્વ વિના આપણે એ નથી સમજી શકતા કે આ મને ઉદ્દેશીને કહેવામાં આવી રહ્યું છે. તમે કોઈ એવી અનાઉન્સમેન્ટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર સાંભળી હશે કે નિરંતર થયા કરતી હોય છે અનાઉન્સમેન્ટ, દરેક વખતે સાવધાન સાવધાન, અટેન્શન પ્લીઝ અટેન્શન પ્લીઝ થતું હોય છે, પણ બધી અનાઉન્સમેન્ટ શું આપણે સાંભળીએ છીએ? નથી સાંભળતા. પણ કોઈ વખતે તમારું નામ લઈને અનાઉન્સમેન્ટ કરવામાં આવે કે ફલાણા ભાઈ ધ્યાન આપીને સાંભળો, તે વખતે આપણે એ શબ્દશઃ સાંભળીએ, કેટલોય ઘોંઘાટ થતો હોય તો પણ આપણી એકાગ્રતા એટલી જબરજસ્ત થઈ જાય કે એ શબ્દ સિવાય આપણને બીજું કંઈ જ સંભળાય નહીં. તો સાવધાનતાનો આ પ્રતાપ છે, અને એ સાવધાનતા સર્વત્ર હોય છે. જેટલા પણ તમે જુઓ લૌકિક વ્યવહાર હોય, શાસ્ત્રીય વ્યવહાર હોય, અથવા તો આપણા ભક્તિમાર્ગી વ્યવહાર હોય, એમાં દરેક જગ્યાએ એ સાવધાનતા કેળવવા માટેના ઉપાયો કિમિયાઓ અજમાવવામાં આવ્યા છે. તમે કર્મ માર્ગમાં જોતા હશો કે કોઈ પણ કર્મ શરૂ થાય ત્યારે ઓલો બ્રાહ્મણ કે હવે આ ચમચીમાં પાણી લ્યો, છાંટા ઉડાડો, એ ઝોકા આવતા હોય તો પાણીના છાંટા ઉડે તો માણસ જાગે તો ખરો કે આ શું કંઈક કર્મમાં જોડાઈ રહ્યો છે. છાંટા ઉડાડે, ત્રણ વખત પાણી પીઓ, એક વખત પાણી છોડો, પ્રાણાયામ કરો, સંકલ્પ કરો. આ શેના માટે છે? કોણ કરી રહ્યું છે, શેના માટે કરી રહ્યા છો, શું કરવામાં આવી રહ્યું છે, કોની હાજરીમાં થઈ રહ્યું છે, કોને ઉદ્દેશીને કરવામાં આવ્યું છે, આ બધી વસ્તુઓનો બોધ તો હોવો જોઈએ ને. એટલે સાવધાનતા જેમ કર્મ માર્ગમાં પણ છે, તમે તીર્થયાત્રામાં જાઓ, તમે કોઈ નાના તમારા દૈનિક સંસ્કાર કરતા હો તે કરો, પ્રતિદિન જે સંધ્યાવંદન વગેરે કર્મ કરવામાં આવે એની અંદર પણ આ જાતના સંકલ્પો, માર્જન, પ્રાણાયામ, આચમન, આ બધી પ્રક્રિયાઓ જોડાયેલી હોય છે. ભોજન કરવાના પ્રકારમાં પણ આપોષણ વગેરે વિધિ છે એમાં આ કર્મ જોડાયેલા છે, કે જેથી મનુષ્ય જે કંઈ પણ કરે પ્રત્યેક કર્મની અંદર એની સાવધાનતા બનેલી રહે. કેમ કે સાવધ થઈને કરેલું કર્મ છે કે સાવધ થઈને એને સાંભળેલું કોઈ જ્ઞાન છે કે કથા પ્રવચન છે કે સાવધાન થઈને કરેલું કોઈ પાઠ કે જપ પણ છે એને લેખે લાગે છે. એટલે નાના નાના મંત્ર જપના પણ કર્મ છે કે પ્રયોગો છે એના પહેલાં સંકલ્પ, આચમન, પ્રાણાયામ, માર્જન આ બધા સાથે શાસ્ત્રમાં જોડાયેલા છે. તમે લૌકિક વિધિની અંદર જો જોશો તો ત્યાં પણ તમને જોવા મળશે કે જે જે કોઈ પણ જગ્યાએ સરકારી ઓફિસમાં જાઓ તો દરેક જગ્યાએ ફોર્મ ભરો, બેંકમાં જાઓ દરેક જાતના લખાપીઢી કરો. સેના માટે? તમે જે કરી રહ્યા છો એમાં તમારી સાવધાનતા છે કે નહીં? જે કરી રહ્યા છો એના હેતુ તમારો સ્પષ્ટ છે કે નહીં? આ દરેક વિષય છે સાવધાનતાની અપેક્ષા રાખે છે. મશીનની સાથે તમે ડીલ કરો તે વખતે પણ આ સાવધાનતાના નિર્દેશો સર્વત્ર લાગેલા હોય છે. ઇલેક્ટ્રિકના ઓળા, ખોપડી અને બે હાડકા, કોઈ ધ્યાન રાખજો. અહીંયા 440 વોટનો પ્રવાહ વહી રહ્યો છે તો સાવધાન રહેજો. મોટર વાહન ચલાવો તે વખતે પણ ઇન્ડિકેટર લાગેલા હોય છે લાલ લીલી પીળી લાઇટના, કોઈ સાવધાન રહેજો. તો વગર સાવધાનીએ જે કોઈ કામ કરે તો આવે છે જાહેરાત, સાવધાની હટી દુર્ઘટના ઘટી. સાવધાની હટી ઓર દુર્ઘટના ઘટી એમ છે મહાપ્રભુજી પણ ઘણું સાવધાનીથી નવરત્ન કહ્યું, ઘણા ચિંતા ઉદ્વેગના નિવારણના ઉપાય કયા, પણ તોય કંઈક અસાવધાની રહી ગઈ. એટલે અંતઃકરણ પ્રબોધમાં છે મહાપ્રભુજીને ફરીથી આપણને ડંડોળવા પડે છે કે ભાઈ હવે થોડા સાવધાન થઈને સાંભળો, હું તો કહીશ કેવા બેઠો છું તે. તો હવે આજે તો કદાચ આપણે એટલા સાવધાન નહીં રહી શકીએ, કાલે થોડા વધારે સાવધાન થઈને આપણે આગળ ગ્રંથનો વિચાર કરીશું. ત્યાં સુધી આપણે ગઈકાલે જે મેં અહીંયા જાહેરાત થઈ હતી બાલબોધ ગ્રંથ ઉપર આપણે થોડું ચર્ચા વિમર્શ કરીશું. તો અંતઃકરણ પ્રબોધ ગ્રંથને આપણે કાલ માટે રાખીએ અને કેટલાક પ્રશ્નો બાલબોધ સંબંધમાં છે એ આપણે અહીંયા ચર્ચીશું. હું એ પ્રશ્ન પૂછી રહ્યો છું, જેમને જવાબ આપવાની ઈચ્છા હોય એ લોકો હાથ ઊંચો કરે. જો માઇક ઉપર આવીને બોલી શકશો તો બધા સાંભળી શકશે, અને નહીં તો ત્યાં માઇક જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી પ્રયાસ કરો. અત્યારે બહુ સીધા સરળ પ્રશ્નો છે, કેમ કે થોડી ઘણી ચર્ચા તો આપણે કરી છે. પહેલો પ્રશ્ન મારો એ છે કે બાલબોધ ગ્રંથ 16 ગ્રંથમાં કયા ક્રમે છે? વાહ વાહ, કેટલી બધી આ કહું છું. હા ચાલો તમે બતાવો. દ્વિતીય ક્રમે. ઓન રાખો ને માઇક, માઇક ઓન કરી. હા સર, બીજા ક્રમે છે. બીજા ક્રમે. પહેલો ગ્રંથ કયો? યમનાષ્ટક. યમનાષ્ટક, શાબાશ. હવે બાલબોધ ગ્રંથ કોના માટે પ્રકટ થયો? શ્રી મહાપ્રભુજીએ કોના માટે લખ્યો છે? ફરીથી જરા સ્પષ્ટ. નારાયણદાસ કાયસ્થ. ચલો સાહેબ, બહેનો બહુ એક્સપર્ટ છે આ પાછી, બધા થોડા ઢીલા રહી ગયા છે. હવે એક ટેકનિકલ પ્રશ્ન છે. ક્યારે ને ક્યારે પ્રવચનમાં મંગલાચરણના વિભિન્ન પ્રકારોના વિષયમાં મેં સંકેત કર્યો હશે. બાલબોધ ગ્રંથનો પહેલો શ્લોક મંગલાચરણ છે, એ કયા પ્રકારનું મંગલાચરણ છે? જોરથી બોલ. નમસ્કારાત્મક મંગલાચરણ છે. શાબાશ. નમસ્કાર છે એ કોને નમસ્કાર કરવામાં આવી રહ્યા છે? હરિને. એટલે ઈષ્ટદેવને નમસ્કારાત્મક મંગલાચરણ છે. પણ મને એમ લાગે છે કે સાથે સાથે આમાં હજી બીજી કોઈ વસ્તુ પણ છે. માઇકમાં કહો. વસ્તુ વિષય નિર્દેશ સાથે એકદમ મોડામાં લગાડીને. વસ્તુ વિષય એકદમ નિર્દેશાત્મક. હા, વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ છે. વસ્તુ નિર્દેશાત્મકનો મતલબ એ છે કે આ ગ્રંથનો જે વિષય વસ્તુ છે જેનું નિરૂપણ કરવાનું છે એનો સંકેત પણ આ મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજીએ આપ્યો છે. એ સંકેત શું છે? સર્વ સિદ્ધાંતનો સંગ્રહ હું કહીશ. મને એમ છે કે એક માઇક તમે ત્યાં લઈ લો તો સારું પડશે. આ ત્યાં આપી દો, એક આ બાજુ આપી દો, કેમ કે તમે તો લઈને જ બેસી ગયા છો. આ બાજુ પાસન કરી દો. તો સર્વ સિદ્ધાંતનો સંગ્રહ. હવે બીજો પ્રશ્ન એ છે. અરે અરે, જોજો. સર્વ સિદ્ધાંતનો અર્થ કોણ બતાવશે? સર્વ સિદ્ધાંત એટલે કયા સિદ્ધાંત? હાથ ઊંચો કરો પછી માઇકમાં બોલો. હા, માઇક ત્યાં આપો. એક જણો ઊભો થઈ જાઓ, માઇક ત્યાં સપ્લાય કરો, પહોંચે એટલું જોજો, નહીં તો આ બધું આવી જશે. હા, તમે થોડો આગળ આવીને બોલો. ધર્મને લગતી બધી જ વાત. ધર્મને લગતી બધી વાતો. એક મિનિટ. હા બોલ નિકિતા. ઓન રાખ, કાઢી જ નાખ્યું છે, કનેક્શન નીકળી ગયું છે. અચ્છા, એક્સટેન્શન લગાવે. હા બોલ. ધર્મ અર્થ કામ મોક્ષ એમ સર્વ સિદ્ધાંત. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય સંબંધી બધા સિદ્ધાંતોનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે. અહીંયા બીજા પંક્તિમાં કહ્યું છે બાલક પ્રબોધનાર્થાય, એટલે બાલકને જણાવવા માટે સારી રીતે. બાલક અહીંયા શ્રી મહાપ્રભુજી કોને માની રહ્યા છે?